શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ 14મો અધ્યાય દીતીનું ગર્ભધારણ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પ્રયોજનપૂર્વક વરાહ બનેલા શ્રીહરિની કથા મૈત્રેયજીના મુખેથી સાંભળ્યા પછી પણ ભક્તિવ્રતધારી વિદુરજીને પૂર્ણ તૃપ્તિ થઈ નહીં, તેથી તેમણે હાથ જોડીને ફરીથી પૂછ્યું. વિદુરજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમે હમણાં જ આપના મુખેથી એ વાત સાંભળી કે આદિદૈત્ય હિરણ્યાક્ષને યજ્ઞમૂર્તિ ભગવાને જ માર્યો હતો. હે બ્રહ્મન, જે સમયે ભગવાન લીલાપૂર્વક જ પોતાની દાઢો પર રાખીને પૃથ્વીને જળમાંથી બહાર કાઢી રહ્યા હતા, તે સમયે તેમની સાથે દૈત્યરાજ હિરણ્યાક્ષનું યુદ્ધ શા કારણે થયું? શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, તમારો પ્રશ્ન ઘણો જ સુંદર છે, કારણ કે તમે શ્રી હરિની અવતાર કથા વિશે જ પૂછી રહ્યા છો, કે જે કથા મનુષ્યના મૃત્યુ પાશને કાપી નાખનારી છે. જુઓ, ઉતાનપાદનો પુત્ર ધ્રુવ બાળપણમાં શ્રી નારદજીએ સંભળાવેલી શ્રી હરિકથાના પ્રભાવે જ મૃત્યુના માથે પગ મૂકીને ભગવાનના પરમપદ પર આરૂઢ થઈ ગયો હતો. અગાઉના સમયે એકવાર વારાહ ભગવાન અને હિરણ્યાક્ષના આ જ યુદ્ધ વિશે દેવતાઓના પૂછવાથી દેવદેવ શ્રી બ્રહ્માજીએ તેમને આ ઇતિહાસ સંભળાવ્યો હતો, અને એ જ પરંપરાથી મેં એ સંભળાવ્યું. વિદુરજી, એકવાર દક્ષ કન્યા દીતીએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને સંધ્યાકાળે જ પોતાના પતિ મરીચિસુત કશ્યપજીને પ્રાર્થના કરી. તે સમયે કશ્યપજી ખીરની આહુતિઓ વડે અગ્નિજીવ ભગવાન યજ્ઞપતિની આરાધના કરીને સૂર્યાસ્ત વેળા થયેલી સમજીને અગ્નિશાળામાં ધ્યાનસ્થ બનીને બેઠા હતા. દીતીએ કહ્યું, હે વિદ્વાન, જેમ મદમસ્ત હાથી કેળના વૃક્ષને મસળી નાખે છે, તે જ રીતે આ પ્રસિદ્ધ ધનુર્ધારી કામદેવ મુજ અબળા પર બળ દાખવીને તમારે માટે મને બેચેન કરી રહ્યો છે. પોતાની પુત્રોવાળી શોક્યો અને સુખ સમૃદ્ધિ જોઈ હું ઈર્ષાની આગથી બળી રહી છું, તેથી તમે મારા પર કૃપા કરો, તમારું કલ્યાણ થાઓ. જેમના ગર્ભથી તમારા જેવા પતિ પુત્ર રૂપે જન્મે છે, તે સ્ત્રીઓ જ પોતાના પતિઓથી સન્માનિત થયેલી મનાય છે. તેમનો સુય સંસારમાં સર્વત્ર પ્રસરી જાય છે. અમારા પિતા દક્ષ પ્રજાપતિનો પોતાની પુત્રીઓ પર ઘણો જ સ્નેહ હતો. એકવાર તેમણે અમને બધીને અલગ અલગ બોલાવીને પૂછ્યું કે તમે કોને પોતાનો પતિ બનાવવા ઈચ્છો છો. તેઓ પોતાના સંતાનોની બધી રીતે ચિંતા સેવતા હતા, તેથી અમારો ભાવ જાણીને તેમણે તે પૈકીની અમને 13 પુત્રીઓને તમારી સાથે પરણાવી, કે જે બધી તમારા ગુણ સ્વભાવને અનુરૂપ હતી. તેથી હે મંગલમૂર્તિ કમલલોચન, તમે મારી ઈચ્છા પૂરી કરો, કારણ કે હે મહત્તમ, તમારા જેવા મહાપુરુષોની પાસે દિનજનોનું આવવું નિષ્ફળ જ થતું નથી. હે વિદુરજી, કામદેવના વેગને લીધે દીતી અત્યંત બેચેન અને વિવશ થઈ રહી હતી. તેણે આ રીતે ઘણી બધી વાતો ઉપજાવીને દીન થઈને કશ્યપજીને પ્રાર્થના કરી, ત્યારે તેમણે સુમધુર વાણીથી તેને સમજાવતા કહ્યું, બીરુ, તારી ઈચ્છા અનુસાર હું હમણાં જ તારું પ્રિય કાર્ય અવશ્ય કરીશ, જેના થકી અર્થ, ધર્મ અને કામ એ ત્રણેયની સિદ્ધિ થતી હોય તેવી પોતાની પત્નીની કામના કોણ પૂરી ન કરે. જેમ જહાજ પર ચડીને મનુષ્ય મહાસાગર પાર કરી લે છે, તે જ રીતે ગૃહસ્થ આશ્રમી અન્ય આશ્રમોને આશ્રય આપતો રહીને પોતાના આશ્રમ થકી પોતે પણ દુઃખોના સમુદ્રને પાર કરી લે છે. હે માનની, સ્ત્રીને તો ત્રિવિધ પુરુષાર્થની કામનાવાળા પુરુષનું અડધું અંગ કહેવામાં આવે છે. તેના પર ગૃહસ્થની જવાબદારી નાખીને પુરુષ નિશ્ચિંત થઈને વિચરે છે. ઇન્દ્રિયો રૂપી શત્રુ અન્ય આશ્રમવાળાઓ માટે અત્યંત દુર્જય છે, પરંતુ જે રીતે ગઢનો સ્વામી લૂંટારા શત્રુઓને સહેલાઈથી પોતાને આધીન કરી લે છે, તે જ રીતે અમે પોતાની પરિણીત પત્નીનો આશ્રય લઈને આ ઇન્દ્રિયો રૂપી શત્રુઓને સહજપણે જ જીતી લઈએ છીએ. હે ગૃહેશ્વરી, તારા જેવી પત્નીના ઉપકારનો બદલો તો અમે અથવા કોઈ પણ ગુણગ્રાહી પુરુષ પોતાના આયુષ્યમાં કે અન્ય જન્મમાં પણ સંપૂર્ણપણે ચૂકવી શકે તેમ નથી. તેમ છતાં સંતાન પ્રાપ્તિની તારી આ ઈચ્છા હું યથાશક્તિ અવશ્યપણે પૂર્ણ કરીશ, પણ અત્યારે તું એક મુહૂર્ત બે ઘડી માટે થોભી જા કે જેથી લોકો મારી નિંદા ન કરે. આ અત્યંત ઘોર સમય રાક્ષસ વગેરે ભયંકર જીવોનો છે અને જોવામાં પણ તે ઘણો ભયાનક છે. એમાં ભગવાન ભૂતનાથના ભૂત પ્રેત વગેરે ઘણો સમુદાયો ઘૂમ્યા કરે છે. હે સાધ્વી, આ સંધ્યાકાળે ભૂતપ્રિય ભૂતપતિ ભગવાન શંકર પોતાના ભૂત પ્રેતાદી ગણને સાથે લઈને નંદી પર સવાર થઈને વિચરણ કરે છે. જેમનો જટાકલાપ સ્મશાન ભૂમિમાંથી ઉઠેલા વંટોળિયાની ધૂળથી દૂષરિત એટલે ધૂળિયો થઈને દેદિત્યમાન થઈ રહ્યો છે, તથા જેમના સુવર્ણ તેજોમય ગૌર શરીર પર ભસ્મ લાગેલી છે, તે તારા બનેવી મહાદેવજી પોતાના સૂર્ય ચંદ્ર અને અગ્નિરૂપી ત્રણ નેત્રો વડે બધું જોઈ રહ્યા છે. સંસારમાં તેમનું કોઈ પોતાનું કે પરાયું નથી અને નથી કોઈ તેમનું આદરણીય કે નથી કોઈ નિંદનીય પણ. માયાને ભોગવીને એમણે પગથી લાત મારી ઠુકરાવી દીધી છે. આપણે ભગવાનની આરાધના કરીએ છીએ અને તેમની પાસે માયાની જ માગણી કરીએ છીએ, એ કેટલા દુઃખની વાત છે. વિવેકી મનુષ્યો અવિદ્યાના આવરણને દૂર કરવાની ઈચ્છાથી તેમના નિર્મળ ચરિત્રનું ગાન કર્યા કરે છે. તેમનાથી અધિક તો શું, તેમના સરખું પણ કોઈ જ નથી. તેમના સુધી કેવળ સત્પુરુષો જ પહોંચી શકે છે. આ બધું હોવા છતાં પણ તેઓ સ્વયં પિશાચો જેવું આચરણ કરે છે. આ મનુષ્ય શરીર કૂતરાઓનું ભોજન છે. જે અવિવેકી મનુષ્યો આત્મા માનીને વસ્ત્ર આભૂષણ માળા ચંદન વગેરેથી તેને સજાવતા શોભાવતા રહે છે, તેવા અભાગ્યાઓ જ આત્મારામ ભગવાન શંકરના આચરણની મજાક કરે છે. અમે તો શું બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેમણે બાંધેલી ધર્મની મર્યાદાનું પાલન કરે છે. તેઓ જ આ વિશ્વનું અધિષ્ઠાન છે તથા આ માયા પણ તેમની જ આજ્ઞાનું અનુસરણ કરનારી છે. આમ હોવા છતાં પણ તેઓ પ્રેતોના જેવું આચરણ કરે છે. અહો, તે જગત વ્યાપક પ્રભુની આ અદ્ભુત લીલા કશું સમજાતી નથી. મૈત્રેયજી કહે છે, પતિના આ પ્રમાણે સમજાવવા છતાં પણ કામાતુર દીતીએ વેશ્યાની જેમ નિર્લજ્જ થઈને બ્રહ્મર્ષિ કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું. ત્યારે કશ્યપજીએ તે નિંદિત કર્મ માટેનો પોતાની પત્નીનો ઘણો આગ્રહ જોઈને દેવને નમસ્કાર કર્યા અને એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. પછી જળમાં સ્નાન કરીને પ્રાણ અને વાણીનો સંયમ કરીને વિશુદ્ધ જ્યોતિર્મય સનાતન બ્રહ્મનું ધ્યાન કરતા રહીને તેનો જપ કરવા લાગ્યા. હે વિદુરજી, દીતીને પણ તે નિંદિત કર્મને કારણે ભારે શરમ આવી અને તે બ્રહ્મર્ષિ પાસે જઈને માથું નીચું નમાવીને આ પ્રમાણે કહેવા લાગી. દીતી બોલી, હે બ્રહ્મન, ભગવાન રુદ્રભૂતોના સ્વામી છે, મેં તેમનો અપરાધ કર્યો છે, પરંતુ તે ભૂતશ્રેષ્ઠ મારા ગર્ભને નષ્ટ ન કરે ભક્તવાંછા કલ્પતરુ ઉગ્ર અને રુદ્રરૂપ મહાદેવને હું નમસ્કાર કરું છું. તેઓ સત્પુરુષો માટે કલ્યાણકારી છે અને દંડ આપવાના ભાવથી રહિત છે, પરંતુ દુષ્ટો માટે તો ક્રોધ મૂર્તિ દંડ પાણી છે. આમ સ્ત્રીઓ પર તો શિકારી પણ દયા કરે છે, વળી તે સતીપતિ તો મારા બનેવી અને પરમ કૃપાળુ છે, તેથી તેઓ મારા પર પ્રસન્ન થાઓ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, પ્રજાપતિ કશ્યપે સાયંકાલીન સંધ્યાવંદન વગેરે કર્મોથી પરવાર્યા પછી જોયું કે થરથર કાપી રહેલી દીતી પોતાના સંતાનની લૌકિક અને પરલૌકિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે તેમણે તેને કહ્યું, કશ્યપજીએ કહ્યું, તારું ચિત્ત કામ વાસનાથી મલિન હતું, તે સમય પણ યોગ્ય ન હતો અને તે મારી વાત પણ માની નહીં અને દેવતાઓની પણ અવગણના કરી. હે અંગલ અમંગલમયી ચંડી, તારી કુખે ઘણા જ અમંગલમય અને અધમ બે પુત્રો જન્મશે. તેઓ સમસ્ત લોકને અને લોકપાલોને પોતાના અત્યાચારોથી વારંવાર રડાવશે. જ્યારે તેમના હાથે ઘણા બધા નિરપરાધ અને લાચાર પ્રાણીઓ માર્યા જવા લાગશે, સ્ત્રીઓ પર અત્યાચાર થવા લાગશે અને મહાત્માઓને ક્ષુબ્ધ કરતા રહેવામાં આવશે, ત્યારે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા શ્રી જગદીશ્વર કોપિત થઈને અવતાર લેશે અને જેમ ઇન્દ્ર પર્વતોનું દમન કરે છે તે જ રીતે તેમનો વધ કરશે. દીતીએ કહ્યું, પ્રભુ, હું પણ એવું જ ઈચ્છું છું કે જો મારા પુત્રોનો વધ થાય તો તે સાક્ષાત ચક્રપાણી ભગવાનના હાથે જ થાય, કોપિત બ્રાહ્મણોના શ્રાપ વગેરેથી ન થાય. જે જીવ બ્રાહ્મણોના શ્રાપથી દાઝેલો અથવા પ્રાણીઓને ભય આપનારો હોય છે તે કોઈ પણ યોનિમાં જાય, તેના પર નારકીય જીવો પણ દયા કરતા નથી. કશ્યપજીએ કહ્યું, હે દેવી, તે પોતાના કરેલા કર્મ પર શોક અને પશ્ચાતાપ પ્રગટ કર્યો છે, તને તરત જ ઉચિત અનુચિતનો ખ્યાલ પણ આવી ગયો તથા ભગવાન વિષ્ણુ શિવ અને મારા પ્રત્યે પણ તારો ઘણો આદર જણાઈ આવે છે, તેથી તારા એક પુત્રના ચાર પુત્રોમાંથી એક એવો થશે કે જેનું સત્પુરુષો પણ માન આદર કરશે અને જેના પવિત્ર યશનું ગાન ભક્તજનો ભગવાનના ગુણોની સાથે કરશે. જે રીતે ખોટા સોનાને વારંવાર તપાવીને શુદ્ધ કરવામાં આવે છે, તે જ રીતે સાધુજનો તેના સ્વભાવનું અનુસરણ કરવા માટે નિર્વેરત વગેરે ઉપાયોથી પોતાના અંતઃકરણને શુદ્ધ કરશે. જેમની કૃપાથી તેમના સ્વરૂપભૂત એવું આ જગત આનંદિત થાય છે, તે સ્વયં પ્રકાશ ભગવાન પણ તેની અનન્ય ભક્તિથી સંતુષ્ટ થઈ જશે. હે દીતી, તે બાળક ઘણો મોટો ભગવદ્ ભક્ત, ઉદાર હૃદય, પ્રભાવશાળી અને મહાપુરુષોનો પણ પૂજ્ય થશે તથા પ્રૌઢ ભક્તિભાવથી વિશુદ્ધ અને ભાવાન્વિત થયેલા અંતઃકરણમાં શ્રી ભગવાનને સ્થાપિત કરીને દેહાભિમાન ત્યજી દેશે. તે વિષયોમાં અનાસક્ત, શીલવાન, ગુણોનો ભંડાર તથા બીજાઓની સમૃદ્ધિમાં સુખ અને દુઃખમાં દુઃખ માનનારો થશે. તેનો કોઈ શત્રુ હશે નહીં. તથા ચંદ્રમા જેમ ગ્રીષ્મ ઋતુનો તાપ હરી લે છે તેવી જ રીતે તે સંસારના શોકને હરનારો થશે. જેઓ આ સંસારની અંદર બહાર બધી બાજુએ વિરાજમાન છે, જેઓ પોતાના ભક્તોની ઈચ્છા પ્રમાણે અવારનવાર મંગળ વિગ્રહ પ્રગટ કરે છે, અને જેઓ લક્ષ્મીરૂપી લાવણીય મૂર્તિ લલનાની પણ શોભા વધારનારા છે, તથા જેમનું મુખમંડળ ઝગમગતા કુંડળોથી સુશોભિત છે, તે પરમ પવિત્ર કમલનયના શ્રીહરિના તારા તે પૌત્રને પ્રત્યક્ષ દર્શન થશે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, દીતીએ જ્યારે સાંભળ્યું કે મારો પૌત્ર ભગવાનનો ભક્ત થશે ત્યારે તેને ઘણો આનંદ થયો, તથા એ જાણીને કે મારા પુત્રો સાક્ષાત શ્રીહરિના હાથે માર્યા જશે તેને અધિક વિશેષ ઉત્સાહ થયો. ત્રીજા સ્કંધ અંતર્ગત દીતી કશ્યપ સંવાદ અંતર્ગત 14મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.